શ્રીમદ્ ભાગવત 11મો સ્કંધ 30મો અધ્યાય યદુકુળનો સંહાર. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, જ્યારે મહાભાગવત ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકામાં બિરાજીને શું કર્યું? પ્રભુ, યદુવંશ શિરોમણી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના કુળને બ્રાહ્મણોનો શ્રાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય લીલાને કઈ રીતે સમેટી લીધી. ભગવાન શ્રીકૃષ્ણનું તે સ્વરૂપ તો એટલું સુંદર હતું કે જે નારી વૃંદના નેત્રો એકવાર તેમાં પરોવાઈ ગયા પછી તે પાછા વાળી શકતા ન હતા. જે ભક્તો તેમની રૂપ માધુરીનું વર્ણન સાંભળે છે તેમના કાનોના રસ્તે ભગવાન તે શ્રી વિગ્રહ પ્રવેશ કરીને અંકિત થઈ ગયા પછી ચિત્તમાંથી તેની વિસ્મૃતિ થતી નથી. ભગવાનના તેજ શ્રી વિગ્રહના સૌંદર્યનું કવિઓએ વર્ણન કર્યું ત્યારે તેમાં તેમનો એવો અનુરાગ થઈ ગયો કે તેઓ તે સૌંદર્યનું વર્ણન કરતા તૃપ્ત થતા ન હતા. એટલું જ નહીં, ભગવાનના દિવ્ય સૌંદર્યના વર્ણનથી તે કવિઓને ગૌરવ પણ પ્રાપ્ત થયું. અર્જુનના રથના સારથી રૂપે બેઠેલા શ્રીકૃષ્ણની તે રૂપ માધુરીને જોતા જોતા જેમણે મહાભારતના યુદ્ધમાં પ્રાણ ત્યજ્યા તે બધા ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયા. આવું ભગવાનનું મુગ્ધ મનોહર સ્વરૂપ હતું તેનો તેમણે કઈ રીતે ત્યાગ કર્યો? શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે આકાશ, પૃથ્વી અને અંતરિક્ષમાં મોટા મોટા ઉત્પાતો તથા અપશુકન થઈ રહ્યા છે ત્યારે તેમણે સુધર્મ સભામાં બેઠેલા બધા યાદવોને આ પ્રમાણે કહ્યું, શ્રેષ્ઠ યાદવ, આ જુઓ, દ્વારકામાં ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે. આ સાક્ષાત યમરાજની ધજા જેવા આપણા અત્યંત અનિષ્ટનો જાણે અણસાર છે. હવે આપણે અહીં એક મુહૂર્ત બે ઘડી પણ ન રોકાવું જોઈએ. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંખોદ્વાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે બધા પ્રભા ક્ષેત્રમાં જઈએ. તમે બધા જાણો જ છો કે ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં જઈને મળે છે. ત્યાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈશું, ઉપવાસ કરીશું અને એકાગ્ર ચિત્તે ચંદનાદી સામગ્રીથી દેવતાઓનું પૂજન કરીશું. બ્રાહ્મણો પાસે ત્યાં સ્વસ્તિ વાચન કરાવ્યા પછી આપણે ગાયો, ભૂમિ, સુવર્ણ વસ્ત્રો, હાથી, ઘોડા, રથ અને આવાસો દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરીશું. આ પ્રમાણે કરવાથી તમામ પ્રકારના અનિષ્ટોનો નાશ થાય છે. આ વિધિ પરમ કલ્યાણની જનની છે. શ્રેષ્ઠ યાદવો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે. પરીક્ષિત, બધા વૃદ્ધ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તથાસ્તુ કહીને તે પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને તુરંત નૌકાઓથી સમુદ્ર પાર કરીને પછી રથો દ્વારા પ્રભા ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને યાદવોએ યદુવંશ શિરોમણી ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા ભક્તિથી શાંતિપાઠ વગેરે સર્વ પ્રકારના માંગલિક કાર્યો કર્યા. આ બધું તો તેમણે કર્યું, પરંતુ ભાવિવશ તેમની બુદ્ધિ હરાઈ ગઈ હતી, તેથી તેઓ મેરેયક નામની મદિરાનું પાન કરવા લાગ્યા. તેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તે પીવામાં મધુર લાગે છે, પરંતુ પરિણામે સર્વનાશ થાય છે. તે તીવ્ર મદિરાના પાનથી બધા જ યાદવો પાગલ જેવા થઈ ગયા અને તે ઘમંડી વીર પુરુષો એકબીજા સાથે લડવા ઝઘડવા લાગ્યા. સાચું તો એ છે કે તે બધા ભગવાન શ્રીકૃષ્ણની માયા દ્વારા મૂઢ બની ગયા હતા. તે સમયે તેઓ ક્રોધાવેશમાં આવી એકબીજા ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ધનુષ્ય, બાણ, તલવાર, ભાલા, ગદા, તોમર અને સૃષ્ટિ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી ત્યાં સમુદ્ર તટે જ એકબીજાને સામે લડવા લાગ્યા. મદભર્યા યાદવો રથ હાથી ઘોડા ગધેડા ઊંટ ખચ્ચર બળદ પાડા અને મનુષ્યો પર સવાર થઈ એકબીજાને બાણોથી ઘાયલ કરવા લાગ્યા. જેમ જંગલી હાથીઓ એકબીજા સાથે દાંત ભીડાવી લડે તેમ એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા. બધાના વાહનો પર ધજાઓ ફરકતી હતી. પગપાળા સૈનિકો પણ એકબીજા સાથે લડવા લાગ્યા. પ્રદ્યુમ્ન સાંભ સાથે, અક્રૂર ભોજ સાથે, અનિરુદ્ધ સાત્યકી સાથે, સુભદ્ર સંગ્રામજીત સાથે, ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ ગદ તેજ નામના તેમના પુત્ર સાથે અને સુમિત્ર સુરથ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ બધા મહાવીર યોદ્ધા હતા અને ક્રોધાવેશમાં આવીને એકબીજાનો નાશ કરવા કૃતનિશ્ચયી હતા. આ સિવાય નિષટ, ઉલ્મુખ, શસ્ત્રજીત, સતજીત અને ભાનુ વગેરે યાદવો પણ એકબીજા સાથે લડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની માયાએ તો આ બધાને અત્યંત મોહિત કરી જ દીધા હતા. જ્યારે બીજી બાજુ મદિરાના નશાએ તેમને વિવેક શૂન્ય બનાવી દીધા. દાસાર, વૃષ્ણિ, અંધક, ભોજ, સાત્વત, મધુ, અર્બુદ, માથુર, સુરસેન, વિસર્જન, કુકુર અને કુંતી વગેરે વંશોના લોકો મિત્રતા અને સ્નેહને ભૂલી જઈ પરસ્પર મારકાપ કરવા લાગ્યા. મૂઢતાવશ પુત્ર પિતાનો, ભાઈ ભાઈનો, ભાણેજ મામાનો, પોત્ર દાદાનો, મિત્ર મિત્રનો, સ્વજન અને સ્વજન સ્વજનનો, કાકો ભત્રીજનો તથા એક ગોત્રવાળા પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા. છેવટે જ્યારે તેમના બધા શસ્ત્રો સમાપ્ત થઈ ગયા, ધનુષ્ય તૂટી ગયા, ત્યારે તેમણે પોતાના હાથેથી સમુદ્ર કિનારે ઉગેલ એરકા નામનું ઘાસ ઉપાડ્યું. આ તેજ ઘાસ હતું જે ઋષિઓના શ્રાપને લીધે ઉત્પન્ન થયેલા લોઢાના મૂસળના ચૂર્ણમાંથી પેદા થયું હતું. હે રાજન, તે ઘાસને તેમણે મુઠ્ઠીમાં લીધું અને તે ઘાસ તેમના હાથમાં આવતા જ પરિઘ જેવું શક્તિશાળી બની ગયું. હવે તેઓ ક્રોધિત થઈને તે ઘાસથી પોતાના સામાવાળા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને અને બલરામજીને પણ પોતાના દુશ્મન માન્યા. તે આતતાઈઓની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તેઓ કૃષ્ણ અને બલરામને પણ મારવા માટે તૈયાર થઈ ગયા. ગુરુનંદન, હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ ક્રોધમાં આવી યુદ્ધભૂમિમાં એક એરકારૂપી પરિઘને મુઠ્ઠીમાં લઈ આમ તેમ જઈ રહેલા યાદવોને મારવા લાગ્યા. જેમ વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો દાવાનળ વાંસના વનને જ ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે બ્રાહ્મણોના શ્રાપને લીધે અને ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવોએ પરસ્પર સ્પર્ધા કરીને ક્રોધમાં આવીને પોતાનો નાશ કરી દીધો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો છે, ત્યારે તેમણે એવું સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર પણ ઉતરી ગયો. પરીક્ષિત, બલરામજીએ સમુદ્ર તટે બેસીને એકાગ્ર ચિત્તે પરમાત્મ ચિંતન કરતા રહીને પોતાના આત્માને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરી દીધો અને આ પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે મારા મોટા ભાઈ બલરામજી પરમ પદમાં લીન થઈ ગયા, ત્યારે તેઓ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી પર જ બેસી ગયા. ભગવાન શ્રીકૃષ્ણે તે સમયે પોતાની અંગ કાંતિથી દીદીપ્યમાન ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શરીરથી તપેલા સોના જેવી જ્યોતિ નિહાળી નીકળી રહી હતી. વૃક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું હતું. તેમણે રેશમી પીતાંબર અને ખેસ ધારણ કર્યું હતું. તેમનું તે સ્વરૂપ અતિશય મંગળકારી હતું. મુખ પર સુંદર હાસ્ય અને કપોલ પર નીલા રંગની અલકાવલી ખૂબ જ સુંદર લાગતી હતી. કમળ જેવા સુંદર અને વિશુદ્ધ નેત્ર હતા. કાનમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યા હતા. કમરમાં મેખલા, ખભા પર યજ્ઞોપવિત, મસ્તક પર મુગટ, હાથમાં કંકણ, બાહુઓમાં બાજુબંધ, વૃક્ષસ્થળ પર સુંદર હાર, ચરણોમાં નૃપુર, આંગળીઓમાં મુદ્રિકાઓ અને ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો હતો. ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી. શંખ, ચક્ર, ગદા વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની સેવામાં ઉપસ્થિત. તે સમયે ભગવાન પોતાની જમણી સાથળ પર ડાબો ચરણ રાખીને બેઠેલા હતા. ચરણના તળિયા લાલ લાલ કમળ જેવા ચમકી રહ્યા હતા. પરીક્ષિત, જરા નામનો એક પારધી હતો. તેણે જ મૂસળના બચેલા ટુકડાને પોતાના બાણની અણી ઉપર લગાડી દીધો હતો. દૂરથી ભગવાનના ચરણના લાલ લાલ તળિયા જોઈને તેને હરણના મુખ જેવું લાગ્યું. તેણે સાચું જ હરણ સમજીને પોતાના તે બાણથી તે ચરણને વીંધી નાખ્યું. જ્યારે તે નજીક આવ્યું ત્યારે તેણે જોયું કે અરે, આ તો ચતુર્ભુજ ભગવાન સ્વયં છે. હવે તો તે અપરાધ કરી ચૂક્યો હતો. તેથી ભયભીત થઈને ધ્રુજવા લાગ્યો અને અસુરોનો નાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પર માથું મૂકી પૃથ્વી પર પડીને ક્ષમા માંગવા. તેણે કહ્યું, હે મધુસૂદન, મેં અજાણતા આ પાપ કર્યું છે. ખરેખર હું મહાન પાપી છું, પરંતુ આપ પરમ યશસ્વી અને નિર્વિકાર છો. આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો. સર્વવ્યાપક શક્તિમાન હે પ્રભુ, મહાત્મા લોકો કહે છે કે આપના સ્મરણ માત્રથી ભગવાન મનુષ્યનો અજ્ઞાન રૂપી અંધકાર નષ્ટ થઈ જાય છે. ઘણા ખેદની વાત છે કે મેં પોતે આપનું અનિષ્ટ કર્યું. હે વૈકુંઠનાથ, હું નિર્દોષ હરણાઓને મારનારો મહાપાપી છું. આપ મને અત્યારે જ મારી નાખો, કારણ કે મરી ગયા પછી હું ક્યારેય આપ જેવા મહાપુરુષોનો અપરાધ નહીં કરી શકું. આપની યોગમાયા દ્વારા રચાયેલા વિશ્વને બ્રહ્મા, તેમના પુત્ર રુદ્ર વગેરે તથા વાણીના અધિષ્ઠાતા બૃહસ્પતિ વગેરે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી, કારણ કે તેમની દ્રષ્ટિ આપની માયાથી આવૃત છે. પાછા અમે તો પાપ યોનિના છીએ, તેમના માટે તો શું કહેવું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે જરા, તું ડર નહીં, ઉઠ, ઊભો થા. આ તો તે મારા મનનું જ કામ કર્યું છે. જા, મારી આજ્ઞાથી તું તે સ્વર્ગમાં નિવાસ કર, જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓને થાય છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ઈચ્છાથી શરીર ધારણ કર્યું છે. જ્યારે તેમણે જરા વ્યાધને આજ્ઞા કરી ત્યારે તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કર્યા અને વિમાન પર બેસી દિવ્ય લોકમાં ચાલ્યો ગયો. ભગવાન શ્રી કૃષ્ણનો સારથી દારૂક ભગવાનના સ્થાનનો પત્તો મેળવતો ભગવાનને ધારણ કરેલી તુલસીની સુગંધયુક્ત વાયુની શ્વાસ પરથી તેમના હોવાના સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં પહોંચી ગયો. દારૂકે ત્યાં જઈને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આસન લગાવી બેઠા છે. અસહ્ય તેજ યુક્ત તેમના આયુધો મૂર્તિ રૂપે ભગવાનની સેવા કરી રહ્યા છે. તેમને જોઈને દારૂકના હૃદયમાં પ્રેમની ભરતી આવી ગઈ. નેત્રોથી આંસુની ધારા વહેવા લાગી. તે રથમાંથી કૂદીને ભગવાનના ચરણોમાં પડી ગયો. દારૂકે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ, જે રીતે રાત્રિના સમયે ચંદ્રમાં છુપાઈ જતા દિશાનું જ્ઞાન રહેતું નથી તથા અંધારું થઈ જવાથી કશું દેખાતું નથી, તે રીતે મને આપના ચરણ કમળોને જોયા વિના ન તો દિશાઓનું જ્ઞાન થાય છે અને ન મને હૃદયમાં શાંતિ પણ થાય છે. પરીક્ષિત, હજી દારૂકા પ્રમાણે કહી રહ્યો હતો કે તેની સામે જ ભગવાનનો ગરુડ ધ્વજ રથ, ધજા અને ઘોડાઓ સાથે આકાશમાં ઉડી ગયો. તેમની પાછળ પાછળ ભગવાનના દિવ્ય આયુધો પણ ચાલ્યા ગયા. આ બધું જોઈને દારૂકના આશ્ચર્યનો પાર ન રહ્યો ત્યારે ભગવાને તેને કહ્યું, દારૂક, હવે તમે દ્વારકા ચાલ્યા જાઓ અને ત્યાં યાદવોના પારસ્પરિક સંહાર, બલરામ ભૈયાની પરમ ગતિ અને મારા પણ સ્વધામ ગમનની વાત કહેજો. તેમને કહેવું કે હવે તમારે પોતપોતાના પરિવાર સાથે દ્વારકામાં ન રહેવું. મારા ન રહેવાથી સમુદ્ર એ નગરીને ડૂબાડી દેશે. બધા લોકોએ પોતપોતાની ધન સંપત્તિ, કુટુંબ અને મારા માતા પિતાને લઈને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવું. દારૂ, તમે મેં ઉપદેશેલા ભાગવત ધર્મનો આશ્રય લો અને જ્ઞાન નિષ્ઠ થઈને બધાથી નિરપેક્ષ બની જાઓ તથા દ્રશ્યને મારી માયાની રચના સમજીને શાંત થઈ જાઓ. ભગવાનનો આવો આદેશ પ્રાપ્ત થતા દારૂકે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં પોતાનું માથું મૂકીને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી ખૂબ જ વ્યથિત મને તે દ્વારકામાં તે ખૂબ જ વ્યથિત મને દ્વારકામાં ગયું. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે ત્રિંશયો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 23મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.